તેથી પુરુષોત્તમ છે એટલે માનવાનું રહ્યું કે જ્યાં સુધી ક્ષર અને અક્ષર ન હોય ત્યાં સુધી ભગવાનને આપણે પુરુષોત્તમ ના કહી શકીએ. એટલે જ્યાં સુધી કાકા ન ભત્રીજો ન હોય ત્યાં સુધી ચિમનભાઈને ચિમન કાકા ન કહેવાય. કેમ કે ક્ષર અને અક્ષર ન હોય તો એને પુરુષોત્તમ કહેશું કેવી રીતે? પુરુષોત્તમની પરિભાષામાં આ વાત આવી ગઈ, યસ્માત ક્ષરમતિ ચોહમ. કેમ કે ક્ષરથી હું અભાવ છું, ક્ષરથી ઉપર છું. અક્ષરાદપી ચોત્તમ, અક્ષર બ્રહ્મથી પણ ઉત્તમ છું. અતોસ્મી લોકે વેદે ચ પ્રથિત પુરુષોત્તમ, તેથી લોકવેદમાં મને પુરુષોત્તમ કહેવાય છે. એટલે એ પુરુષોત્તમની એ તત્વને પુરુષોત્તમ કહેવું હોય તો અક્ષર બ્રહ્મ અને ક્ષર બ્રહ્મનો કન્સેપ્ટ આપણા માઇન્ડમાં હોવો જોઈએ, તેના વગર આપણે એને પુરુષોત્તમ ન કહીએ. પણ બ્રહ્મ કહેવું હોય કશી ગરજ નથી, બ્રહ્મ કહો છૂટથી કહો. કેમ કે બ્રહ્મમાં કોઈનો રેફરન્સ નથી, બ્રહ્મ વિના રેફરન્સે આપણે કહી શકીએ છીએ. તો આ તરફ એકદમ નિરાકાર છે, તે તરફ એક સાકાર છે કે જેને કોઈકની અપેક્ષા છે, વચમાં પરમાત્મા રહેલો છે જે સર્વાકાર. સર્વાકાર કેવી રીતે? એ વાતને ધ્યાનથી સમજો. કેમ કે પરમાત્માનો કન્સેપ્ટ નહીં સમજ્યા તો ગીતા સમજમાં આવવાની નથી. ગીતામાં જે કઈ વિશિષ્ટતા કહેવામાં આવ્યું છે તે પરમાત્માનો જ કન્સેપ્ટ છે. પરમાત્માનો કન્સેપ્ટ એક વિલક્ષણ કન્સેપ્ટ છે ગીતાનો, જે ઉપનિષદમાં હતો. ઉપનિષદમાં સ્પષ્ટતા આવા પરમાત્માના સ્વરૂપનું નિરૂપણ કરવામાં આવ્યું છે. તત્ સૃષ્ટવા તદેવાનુપ્રાવિશત તદનુપ્રવિશ્ય તચ્ચત્યચ્ચા ભવત, એમ તમે જોશો તો ત્યાં ત્રણેય રૂપનું નિરૂપણ કરવામાં આવ્યું છે. એક સૃષ્ટા રૂપ છે તત સૃષ્ટવા, તદેવા અનુપ્રાવિશત એક અનુપ્રવિષ્ટ રૂપ છે, અને સચ્ચત્યચ્ચા ભવત સત પણ થયો છે ત્યત પણ તે થયો છે, એમ ત્રણ રૂપો ઉપનિષદમાં પણ વર્ણિત કરવામાં આવ્યા છે. યપ પૃથિવ્યામ તિષ્ઠન પૃથ્વી મંતરો યમયતિ યસ્ય પૃથ્વી શરીરમ યમ પૃથ્વી ન વેદ એષતા આત્મા અંતર્યામ્યમૃત યસ સર્વા. ત્યાં કહે છે કે જે સર્વભૂતોમાં રહે છે, સર્વભૂત જેનું શરીર રૂપ છે, ય અને સર્વભૂતોને જે અંતસ્થિત રહીને યમન કરે છે, અંત પ્રવિષ્ટ શાસ્તા જનાનામ દેવાનામ બંધુ નિહિતં ગુહાસુ, એ તત્વનો પુરુષ સૂક્તમાં બહુ સુંદર વર્ણન કરવામાં આવ્યું છે. એટલે તે તત્વનો નિરૂપણ વેદ ઉપનિષદમાં નથી થયું એવું નથી, પણ એને ક્લિયર કટ આપણે ઓળખી શક્યા નહીં કહેવા છતાંય. જેમ આપણે ત્યાં વાર્તામાં કહેવાય છે કે સુન્યો તે મહારાજ સમજ્યો નહીં. દામોદર દાસજીની વાર્તામાં આવે છે, મહાપ્રભુજી પૂછ્યું કે દમલા તે કશું સુન્યો? દામોદર દાસજી કહ્યું કે હા મહારાજ સુન્યો, પણ સમજ્યો નહીં. એમ આપણે સાંભળતા આવ્યા, ક્યારથી સાંભળતા આવ્યા વેદ ઉપનિષદમાં, પણ ભગવાન પોતે ન સમજાવે આ રહસ્યને તો આપણને સમજ આવે નહીં. ભગવાને અર્જુનને નિરંતર સમજાવ્યું છે, નિરંતર અંતર્યામીનો સ્વરૂપ સમજાવી રહ્યા છે, નિરંતર વિરાટનો સ્વરૂપ સમજાવી રહ્યા છે. ઉત્તમ પુરુષસ્તન્ય પરમાત્મે ત્યુદાહૃત યો લોકત્રયમ આવિષ્ય વિભર્તવ્ય ઈશ્વર, ત્યાં સમજાવ્યું છે, અહીંયા સમજાવ્યું છે. મયા તતમિદમ સર્વમ જગદ અવ્યક્ત મૂર્તિના મત્સ્થાની સર્વભૂતાની નચાહંતેશ્વ અવસ્થિત, પદે પદે પરમાત્માનું સ્પષ્ટ કર્યું છે. છતાંય અર્જુનને થોડુંક થઈ ગયું કે મન્યશે યદી તત શક્યમ મયા દૃષ્ટુમતી પ્રભુ દર્શય. તું તે રૂપ દેખાડતો છે કે તું કહી રહ્યો છે કે તું સર્વાકાર છે, પણ સર્વાકાર એટલે શું? આપણે જાણીએ છીએ આપણા પેલા તર્કની જે ડાબળીઓ છે નોખી નોખી બુદ્ધિમાં ઘૂસેલી, એમાં આપણને નિરાકાર સમજમાં આવે, આપણને સાકાર સમજમાં આવે, પણ સર્વાકાર તત્વ આપણને સમજમાં આવતું નથી. એ આપણા તર્કની ડાબલીનું લિમિટેશન છે. નંદદાસ ચાતક કી ચોંચ ફૂટ સબ ઘન કેસે સમાય, એ આપણી ચોંચ ફૂટનું એ લિમિટેશન છે કે એમાં બધો ઘન આવી શકતો નથી. એટલે પરમાત્માનો જે સ્વરૂપ છે તે આપણને સમજમાં આવતો નથી. દિવ્યં દદામિ તે ચક્ષુ પશ્યમે યોગમેશ્વરમ, ભગવાન કહે છે કે લે ત્યારે હું તને દિવ્ય દ્રષ્ટિ આપું છું. દિવ્ય દ્રષ્ટિ મળે તો આપણને સમજમાં આવે, અથવા દિવ્ય દ્રષ્ટિ ન મળે તો ભગવાન બીજો ખુલાસો આપે છે કે ભક્ત્યા સ્વનન્ય અશક્ય અહમ એવમ વિધો અર્જુન જ્ઞાતું દ્રષ્ટું ચ તત્વેન પ્રવેષ્ટું ચ પરંતપ. અનન્ય ભક્તિ હશે તને તો સમજમાં આવશે કે સર્વાકાર પણ હું છું. જેવી રીતે હું નિરાકાર છું, જેવી રીતે હું સાકાર છું, તેવી રીતે હું સર્વાકાર પણ છું. એ વાત યા તો હું દિવ્ય દ્રષ્ટિ આપું તો સમજમાં આવે, યા તને અનન્ય ભક્તિ હશે તો ખટથી વાત હૃદયમાં ઉતરી જશે. અને અનન્ય ભક્તિ નહીં હોય, ભક્તિ પોતે દોલાયમાન હશે, કોઈક દિવસે અહીંયા કોઈક દિવસે ત્યાં, પછી મનમાં ચક્કર રહેશે જ. આપણને કેટલું સમજાવો પણ સમજમાં નહીં આવે. મેં બચપનમાં એક કથાનક વાંચ્યું હતું કે શાળામાં એને સમજાવે છે કે માય હેડ એટલે મારું શેર. એ કહે છે અચ્છા, માય હેડ એટલે માસ્ટરજીનું શેર, માય હેડ એટલે માસ્ટરજીનું શેર. બીજા ઘરમાં જાય છે, રટતો હોય છે બાલક, માય હેડ એટલે માસ્ટરજીનું શેર. ઘરમાં એના બાપુજી સાંભળે, કહે શું બોલે છે, માય હેડ એટલે મારું શેર. આ એક મોટી પંચાયત છે, એને રટવા ચડ્યું, માય હેડ એટલે બાપુજીનું શેર, માય હેડ એટલે બાપુજીનું શેર. પાછો સ્કૂલમાં ગયો, પાછો માસ્ટર વડે, હે ખોટું નહીં બોલવાનું, બાપુજી નું શેર છે નું હોય, માય હેડ એટલે મારું શેર. બચ્ચો ગભરાઈ ગયો, નહીં અહીંયા લાડ પડે છે, ત્યાં લાડ પડે છે. એને કહ્યું કે ચાલો વ્યવસ્થા કરી લો ને. એને મનમાં કન્સેપ્ટ ધારી લીધો કે માય હેડ એટલે સ્કૂલમાં માસ્ટરજી નું શેર, માય હેડ એટલે ઘરમાં બાપુજી નું શેર. ફરી પાછો એક દિવસે ઇન્સ્પેક્ટર આવ્યો, અને એવા વ્યક્તિઓના દુર્ભાગ્ય પહેલા આવે. એટલે ઇન્સ્પેક્ટર આવે ને સૌથી પહેલા એને પૂછ્યું કે બોલ બેટા, માય હેડ એટલે શું? એને કહ્યું, ભાઈ સાહેબ એ મને ખુલાસો કરો કે ક્યાં પહેલા તમારું સર. એમ કે શું પૂછે છે? એટલે એમ પૂછું છું કે સ્કૂલમાં માસ્ટરજી નું શેર છે, ઘરમાં બાપુજી નું શેર છે, પણ તમારું સર ક્યાં એ તો બતાવ, તો હું પછી બતાવું. એને સમજ પડે નહીં કે વાત શું કરી રહ્યો છે. પણ મુખ્ય વાત એ કે જે વાત કહેવા માંગે છે, માય હેડ એટલે મારું શેર, તેનું અર્થ ગળે ઉતરે નહીં કોઈ રીતે. એટલે માસ્ટરજી નું શેર ઘોષો વિચારે, બાપુજી નું શેર વિચારે, સ્કૂલમાં માસ્ટરજી નું શેર વિચારે, ઘરમાં બાપુજી નું શેર, એટલી એટલી બુદ્ધિ ચાલે, પણ જ્યાં ચાલવી હોય ત્યાં ના ચાલે. કેમ કે ભક્ત્યા તદન્ય અશક્યમ અહમેવ વિધોજન જ્ઞાતું દૃષ્ટુંચ તત્વેન પ્રવેશતું ચ પરંતપ. એ જે અનન્ય ભક્તિ ન હોય તો બધી વાત સમજમાં આવે, આટલી આટલી બુદ્ધિ ચાલે, પણ એક નાનકડી વાતમાં બુદ્ધિ ન ચાલે કે ભગવાન સર્વાકાર થઈ શકે છે. આપણને બીજી બધી બુદ્ધિ ચાલે, એક આમાં ન ચાલે. 50 લફડા શોધી લઈએ આપણે કે ઉપાસનાર્થ રૂપ કલ્પના થતી હશે, સત્વવ્યાસ ઉચ્છિન્ન માયાથી રૂપ કલ્પના થતી હશે. જીવને સાધના માટે ભગવાનની રૂપ કલ્પના કરી છે. પેલા દ્વૈતવાદીઓ એમ કે ના ના, રૂપ કલ્પના છે નહીં હોય, પરમાત્મામાં તો બધા કલ્યાણ ગુણ કલ્યાણ રૂપ જ છે, બીજા કોઈ રૂપ છે જ નહીં. અરે પણ જગતમાં રૂપ ક્યાંથી આવ્યો? જગતના નામ ક્યાંથી આવ્યા? જો પરમાત્મામાં આ બધા નામ રૂપોની પોટેન્શિયાલિટી ન હોત, બીજમાં જો આ રંગો ન હોત પોટેન્શિયલી, બીજમાં જો આ સ્વાદ ન હોત પોટેન્શિયલી, તો આંબળામાં આંબામાં ક્યાંથી આવે એ સ્વાદ? આંબાનો રંગ આંબામાં કેવી રીતે આવે? એટલે બીજમાં ગોઠલીમાં આપણને એ બધી પોટેન્શિયલી માનવું જોઈએ. પણ આપણને એ બંને વાત સમજમાં આવે કે પલ્યા પરમાત્મા ભગવાન જે છે તો સમસ્ત કલ્યાણ ગુણગણ રૂપ છે એ સમજમાં આવે આપણને, આપણને બીજી બાજુ આ તરફ આ સમજમાં આવી જાય કે ના, કશા જ રૂપ નથી પરમાત્મામાં. પણ એક મુખ્ય વાત સમજમાં ના આવે કે સર્વાણી રૂપાણી વિચિત્ય ધીર નામાની કૃત્વાદિ વદન યદાસ્તે. સર્વ રૂપ સર્વ નામને ધારણ કરનાર એ છે, અંત નામ રૂપેણ વ્યાકરવાણી. ભગવાન પોતે ઉપનિષદમાં આજ્ઞા કરે છે કે આ જગત બીજું કઈ નથી, મેં મારું વિવિધ નામ રૂપોમાં મારું વ્યાકરણ કર્યું છે, મારી જાતને ખોલી છે, વિવરણ કર્યું છે. જેમ કમલ એક બંધ હોય અને ખીલે તો કેટલા બધા એમાંથી પાંદડાઓ નીકળે, કેટલી બધા આકૃતિઓ એમાંથી નીકળે, કેટલી બધી રંગ, કેટલા બધા રંગો નીકળે, બધું એમાંથી નીકળે ખીલેલા કમલમાં. અને જે મુકલિત હોય તેમાં કશું જ ન દેખાતું, એક પુષ્પ દેખાતું હોય, પણ ખીલતાની સાથે કેટલા બધા પાંદડા દેખાય. એમ જે નામ રૂપના વિવિધ પાંદડાઓ છે, જે એમાં સુગંધ છે, જે સૌરભ્ય છે, જે સૌંદર્ય છે, એ બધું એનામાં રહેલો છે. એ સૂફી સંત બહુ સુંદર કહે છે કે શિરકત નેસ્ત ખુદરા દરમિયા, એ કહે છે કે ભગવાન આ જે સૌંદર્ય છે, આ સૌંદર્ય જુઝમીન આયત દિલ રૂબાઈ કે શિરકત સ્નેસ્ત ખુદરા દરમિયા. કહે છે કે આ જે સૌંદર્ય દેખાઈ પડે છે, જે આપણને દેખાય છે, એ સૌંદર્ય જો પરમાત્મામાં ન હોય તો આપણને એમ માનવું પડશે કે દુનિયામાં સુંદર બે વસ્તુ છે, એક જગત સુંદર છે ને એક પરમાત્મા સુંદર છે. પણ સૌંદર્ય એ પરમાત્માનો જ ધર્મ છે, જે કઈ આનંદ સુખ છે તે પરમાત્માનો જ ધર્મ છે, અને એના ટુકડા થઈ શકતા નથી. એક પરમાત્મા જ અનેક રૂપે પ્રકટ થયો છે. એટલે પરમાત્મા બહુ મોટી શરત છે સમજવાની. આ એક્સ્ટ્રીમ સ્ટેન્ડ ને, બે એક્સ્ટ્રીમ જે સ્ટેન્ડ છે, એક વખત એક બાજુમાં નિરાકાર, બીજી બાજુમાં સાકાર, એક બાજુમાં નિરપેક્ષ, બીજી બાજુમાં સાપેક્ષ, એક બાજુમાં કૂટસ્થ, બીજી બાજુમાં રથ ચલાવતા કૃષ્ણ, બંનેની આપણને વાત ખબર નથી પડતી કે કૂટસ્થમ એક બાજુ છે, બીજી બાજુ આટલું રથ ચલાવી રહ્યો છે, એક બાજુ દોડી રહ્યો છે, એક બાજુ એકદમ અચલ છે. એ બંને રૂપનો સમન્વય થશે કેવી રીતે? કોઈ વચનો કોઈ કાંટો હોય એને તોલવાનો, તો એ પરમાત્માનું કોન્સેપ્ટ છે. એના ઉપર આ બંને તુલાઈ જશે અને તમને ખબર પડશે કે વાત એકની એક જ છે. જે સાકાર છે તે જ નિરાકાર છે, જે નિરાકાર છે તે જ સાકાર છે. કાંટો છે એનો પરમાત્મા. પરમાત્માને પકડો તમે, બંને તમને ઇક્વલ દેખાશે. અને પરમાત્માને નહીં પકડશો તો કાં તો આ નીચે જશે, કાં તો એ પેલો નીચે જશે. અને તમને કન્સેપ્ટ સમજમાં નહીં આવે, વેદાંતનો ગૂઢ રહસ્ય સમજમાં નહીં આવે. ભગવાને દુગ્ધ વે દુગ્ધમ ગીતા મૃતમ મહત એ આપણને પાયું છે, કાઢ્યું છે, પણ આપણે પીધા પછી પણ એને પચાવી નહીં શકીએ. આપણને કઈક ગડબડી થશે, કઈક અપરો થશે પેટમાં, જો પરમાત્માનું કન્સેપ્ટ આપણે નહીં સમજીએ ગીતા થકી. એટલે એક બહુ મોટો અવસર છે ગીતામાં આપણને મળે છે તે, કે આપણે પરમાત્માનું રૂપ સમજીએ સૌથી પહેલા. અને તેથી અવ્યક્તને સમજાવવાની ભગવાનને ઉતાવળ નથી ગીતામાં, કૃષ્ણના રૂપને સમજાવવાની ભગવાનને ઉતાવળ નથી. કોઈ કોઈક વખતે ખુલાસા આપતા રહે છે, પણ જે ભાર આખા આરંભથી લઈને અંત સુધીમાં ભગવાને પરમાત્માના કન્સેપ્ટને સમજાવવા ઉપર જે ભાર મૂક્યો છે, દિવ્ય દ્રષ્ટિનું દાન આપીને પણ જે સ્વરૂપ સમજાવ્યું છે તે પરમાત્માનું સ્વરૂપ સમજાવ્યું છે. અક્ષરનું નહીં, કૃષ્ણનું નહીં, સાકારનું નહીં, પરમાત્મા જેવો એક એવો વિશિષ્ટ સ્વરૂપ છે ગીતામાં. અને તે આપણને સમજવું જોઈએ. તો એ પરમાત્માના સ્વરૂપને સમજવાથી બધા જ માર્ગો તરફ આપણે આગળ વધી શકીએ છીએ. અને પરમાત્માને નહીં સમજીએ તો નથી જ્ઞાન માર્ગ ઉપર આગળ જઈ શકાતો. આપણે જ્ઞાન યોગી નહીં થઈએ, પરમાત્માને સમજ્યા વગર જ્ઞાની થઈ જશું, જ્ઞાન યોગી નહીં થઈએ. પરમાત્માને સ્વરૂપને સમજ્યા વગર કર્મી થઈ જશું, કર્મ યોગી નહીં થઈએ. પરમાત્માને સ્વરૂપ સમજ્યા વગર આપણે કૃષ્ણના ભક્ત થઈ જશું, પણ ભક્તિ યોગી નહીં થઈએ. ભક્તિ યોગી થવું હોય, જે દિવસ મેં તમને પેલા છ શ્રોતાઓના ઉદાહરણથી વાત સમજાવી હતી, તે જો તમને ખ્યાલ હોય, ભૂલી ન ગયા હો ભગવત કૃપાથી, તો તમને ખ્યાલ આવશે કે જો યોગી થવું હોય, યોગી નામ અપી સર્વેશામ મત ગતે નાંતરાત્મના શુદ્ધાવાન ભજતે યોમામ સમય યુક્તતમો મત. એ જે ભગવાને એને વિશેષણ આપ્યું છે કે તે યુક્તતમ છે, એ યુક્તતમતા ભક્તિ યોગીની સમજવી હોય તમે તો પરમાત્માને સમજવું એ પહેલી શરત છે. પરમાત્માને સમજ્યા વિના કશું સમજમાં નહીં આવે. એક ઉદાહરણથી આપણે એને સમજવાનો પ્રયાસ કરીએ. ધારો કે રામલીલા ચાલી રહી છે, રામલીલા ચાલી રહી છે, એમાં બે જાતના દર્શક હોઈ શકે. એક દર્શક એવું વિચારતો હોય કે હવે રામ ની સીતા ને રાવણ લઈ ગઈ, તેમાં મારે રડવાનું શું હોય, લ્યો પછી રામલીલા જોવા શા માટે આવ્યો. બીજા એક એવા દર્શક હોય કે જેનું રામ તરફ દ્રષ્ટિ જ ન હોય, એમને ગ્રીન રૂમમાં પેલો જે એક્ટર છે તેના તરફ દ્રષ્ટિ હોય. એટલે સ્ટેજ ઉપર એ રામ બનીને આવ્યો, પણ તે ઘોંઘાટ કરતા હોય કે ના ના. જેમ આપણને સ્ટેજ ઉપર ધારો કે દિલીપ કુમાર કોઈ લઈને અભિનય કરીને આવ્યો, તો આપણી દ્રષ્ટિ પેલા પાત્ર ઉપર નહીં હોય ને, દિલીપ કુમાર ઉપર રહેતી હોય કે આ દિલીપ કુમાર આવ્યો. જે વખતે તમે એમ કહો છો કે દિલીપ કુમાર આવ્યો, એટલે તમે અભિનયનો આનંદ માનવાથી વંચિત થઈ ગયા. તમે માણી નહીં શકો અભિનયનો આનંદ, કેમ કે તમને દર વખતે પેલો દિલીપ કુમાર ડિસ્ટર્બ કરશે. એક્ટરને ભૂલી જાઓ. જે વખતે લીલા શરૂ થઈ તે વખતે એક્ટરને નથી જો તમે ભૂલી શકતા, તો તમે લીલાનો આનંદ લઈ નથી શકતા. જે માણસ રામ બન્યો છે તે માણસનું તમને જો સ્મરણ આવતું રહેતું હોય નિરંતર, તે માણસ જ તમને દેખાતો હોય, તો તમે સાચા સમજદાર દર્શક નથી. એટલે સાચો સમજદાર રામલીલાનો દર્શક કેવો, કે જેને ન તો આવું અતિ દ્વૈત સ્ફૂરતું હોય, કે ન અતિ અદ્વૈત સ્ફૂરતું હોય. અતિ દ્વૈત કેવું, કે રામની સીતા રાવણ હરી ગયો, એમાં શું છે, ગામની કેટલી બધી સીતાઓને કેટલા બધા રાવણ હરી રહ્યા છે, રોજ જ છાપામાં વાંચીએ છીએ, એમાં જોવાનું શું, જોવાનું નથી તો બેઠા કેમ આવીને. અને બેઠા એ પહેલી મિસ્ટેક કરી, બેઠા ચાલ્યા જાઓ, ચાલ્યા ના જાય, ત્યાં બેઠા રહે ને પછી નિંદા કરતા રહે. તો મૂળ એક વૃત્તિ, અસ્વાભાવિક વૃત્તિ છે આપણી. આવીને બેઠા છો રામલીલામાં તો ટ્રાય ટુ એપ્રિશિએટ ઇટ, એને એની મજા માણવાનો પ્રયાસ કરો, નહીં તો બેસો નહીં. અને એ અતિ દ્વૈતવાદી દ્રષ્ટિ છે, એક રામ નોખો છે અને હું નોખો છું. અને એક અતિ અદ્વૈતવાદી દ્રષ્ટિ, કે જે કેવલ એક્ટર ઉપર જ ધ્યાન રાખે છે, જે પેલો એક ભાવરૂપ એણે ગ્રહણ કર્યું છે, જે એક્ટર ભાવથી રામ બનવા માંગી રહ્યો છે, રામ રૂપે બોલી રહ્યો છે, રામનો વેશ જેને ધારણ કર્યો છે, રામનો સંવાદ કર્યો છે, આંગિકમ વાચિકમ ચૈવ આહાર્ય એમ ત્રણ જાતના અભિનય કરી રહ્યો હોય તે વખતે ત્યાં બહુ સુંદર કહે છે, આંગિકમ ભુવનમ યસ્ય વાચિકમ સર્વ વાંગ્મયમ આહાર્ય ચંદ્ર તારાદી તન્નમ સાત્વિકમ શિવમ. એટલે જે આંગિક એટલે આપણે એક્ટિંગ જેને